પછી લખે છે સિદ્ધ ભગવાન ને દ્રવ્ય ગુણ ને પર્યાય હોય, સિદ્ધ ભગવાન ને દ્રવ્ય ગુણ અને પર્યાય પણ, સિદ્ધ ભગવાન ને પર્યાય પણ હોય બધા, પણ એમના બધા શુદ્ધ પર્યાય હોય, એટલે ખાલી જોવાનું ને જાણવાનું. એમનો પર્યાય શુદ્ધ હોય ને આ શુદ્ધ પર્યાય છે. એટલે અહીંયા પ્રશ્ન એમને કર્યો છે કે પર્યાય એટલે શું? વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય, વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય, સ્થૂલ અવસ્થા અવસ્થા કહેવાય. સૂક્ષ્મ અવસ્થા એટલે બહુ નાના નાની અવસ્થા, એને પર્યાય, એને પર્યાય કહેવાય. અંગ્રેજીમાં ફેઝિસ કહે છે, ફેઝિસ જે આવે છે, જો કે એ પણ સ્થૂલ જ કહેવાય. હું જે આત્મા સમજો છું તેને હું વાણી દ્વારા કહું છું, તેનો તમે માત્ર વ્યૂ પોઈન્ટ નો અર્થ સમજી શકો, બાકી તેનું વર્ણન અવર્ણનીય છે. એ તો દેખીતી વાત છે, એનું વર્ણન તો અવર્ણનીય છે. આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ છે. આ જ્ઞેયો છે તો એ પોતે જ્ઞાતા છે, જ્ઞેય જ્ઞાતા નો સંબંધ છે. આ ફૂલની પાંખડીઓ છે અને ફૂલે છે, પણ પાંખડી ફૂલ નથી અને ફૂલ પાંખડી નથી એવું એવું છે. જોવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. બધા હું દાળ સમજવાનો પ્રયત્ન કરું છું, હજુ મને મગજમાં બેસતું નથી, પણ સમજી શકાશે ધીમે ધીમે. પછી જો આ પર્યાયો જે છે ને જરૂર નહી, એના એના કેટલા છોકરા હોય, હવે બધા છોકરા ને કઈ આપડે પૂછવું, આપડે હાથમાં હાથે કોમ બરોબર છે. બીજું બધું હા ઊંડું સમજવા જઈએ ને કશું અર્થ નથી. આ તો એક અમારે વિગત કહેવી પડે, બધી જે હકીકત બને ને એ હકીકત કહેવી પડે. તમારે કહેવું કે આ બરોબર છે દાદા, સમજવાનું બીજું કશું શું સમજવાનું છે? અમારા અવસ્થા છે પર્યાય, એ બધા જ કરે. આપડે કેરી દેખાડે એટલે આત્માનો પર્યાય કેરી છે ને, કેરી ના આકાર થઈ જાય આપડો આત્માનો પર્યાય. જ્ઞાતા દ્રષ્ટામાં એ આકાર જોઈએ આપણે, એ પર્યાય કહેવાય. એ બધા પર્યાય, અનંત પર્યાય. બીજું કઈ અક્રમ વિજ્ઞાન છે ને, એ જ્ઞાની હોય તો તારે મજબૂત થઈ જાય, મજબૂત કરી લેવાની જરૂર છે. બીજું એની પાસે બેસી બેસી બીજું શીખવાનું નહીં, જાણવાની કશું નથી, જાણવાનું કઈ જરૂર નથી. એટલું ટચમાં જ આયા કરવાની જરૂર છે, જ્ઞાનીના ટચમાં જ આવવાનું. આ તો મોટા મોટો અનુભવ કહેવાય, આ તો પહેરેદાડે જ અનુભવ થાય છે. એથી તો બીજ દાડે અહીંયા આગળ આવે છે જલ્દી, પહેલે દાડે જ એને સુખનો નિરાકૃતાનો નિરાકૃતા સિદ્ધ દશાનો અનુભવ થાય છે. કેવું? સિદ્ધ દશાનો અનુભવ, આત્માનો નહીં સિદ્ધ દશાનો. એક અષ્ટમા જે નિરાકુરતા નો ગુણ છે પહેલે દાડે જ અનુભવ માં આવે, સિદ્ધ નો ગુણ એક એક અષ્ટમા ભાગ તો પહેલે દાડે જ અનુભવ માં આવે. શું થાય છે? અનુભવ માં આવે. આ તો આત્મા નો અનુભવ તો બહુ નાની બાબત છે અહિયાં કરતો. જો બરોબર, જય સચિદાનંદ. આવે અનુભવ ની આગળ બહુ ચાલ્યા ગયા. સિદ્ધ ગતિ ના અનુભવ નો થયો અમને તો બરોબર. એ આત્મા નો અનુભવ તો કમિક માર્ગે તો આત્મા નો અનુભવ શું હોય કે હું આત્મા છું એવું આવે લાગે છે ખરું મને. શું કહ્યું? હું આત્મા છું એવું મને લાગે છે એ એમનો અનુભવ. શું કહ્યું? એ જાતનું એને જ્ઞાન થાય એ અનુભવ ના એવું લાગે એને, પેલું પ્રતિ વર્તે ક્યાં કે છે એવું જ છે. ચાલો આ સંસારમાં આત્મા નથી આપણે છીએ ને આ બીજું કરીએ છીએ, તેથી આ શબ્દ થી પ્રસિદ્ધિ બે બરાબર એને ચમકી જ કહ્યું. શબ્દ ની પ્રતિ ને સંકેત કેમ કેવાય? બીજું કશું નહી, શબ્દ ની પ્રતિ શબ્દ એ તો બરાબર, બીજું કશું અડેલો કરો નહી, આત્મા અડેલો નહી. નહી તો એ તો આ જે કાંતિ સ્વામી છે તે લોકો નું શબ્દ થી જ થયું ને અર્થ એ થયો. હા, એના શબ્દ થી બીજું કશું અડેલું ગયું નહીં. અડેતા તો ક્રોધ માર માયા લોભ ને બધું ઉડી જાય બધું. બરોબર, આપણું તો આ બહુ મોટા મોટું સાથે કેવા જ્ઞાન આપેલું તો તમે આત્મા અનુભવ ફળ હતા બાળકો જ કહેવાય, નાના છોકરો જ કહેવાય. આ તો કેવા જ્ઞાન આપેલું છે, થોડા અંશ બાકી રહ્યું છે, પણ આ પ્રાપ્ત કરેલું છે. રસ્તે જતા પ્રાપ્ત થયેલી છે, માટે જ્ઞાની પુરુષ પાસે પડી રહેવું જેમ બને તેમ વધારે. હા, એ જ બધું શીખવું. હું શીખ્યો કે ના આવડ્યું કઈ કશું વાંધો ના, એ તો કઈ સારું થયું. એની મેરેજ એનું થયા કરે, એક કલાકમાં જો આટલું મોટું જ્ઞાન વિજ્ઞાન થયું છે તો પછી એની પાસે પડી રહ્યા છે. શું થાય તો એ કરતા એટલું સમજી ગયો. બીજું બહુ ઊંડો આ તો આત્માનુભવ નહીં, સિદ્ધ ગતિ નો અનુભવ છે. મોક્ષ માં ગયા તેનો મોક્ષ નો અનુભવ છે. આ તો આત્મા નો અનુભવ તો બહુ નાની બાબત. આ લોકો પેલું સહેલું થઈ પડ્યું એટલે કે આ અનુભવ કેવો હોય છે તારે? ભાઈ અનુભવ તો કેદારનો જતો રહ્યો. અહીંથી આ કમિક માર્ગે ચાલે લોકો તો આપણે એમને આ પાલગઢ આવે ને ત્યારે અનુભવ થાય. વસાઈ આવે એટલે પ્રતિ બેહે કે આપણે વડોદરા રસ્તા પર છીએ. બરોબર, અને પાલગઢ આવતા અનુભવ થાય. આપણે તો વડોદરા આવ્યા છીએ. શું કહ્યું? વડોદરા આવ્યો છે. જે જ્ઞાન બધા આપણા દોષ દેખાડે એ જ્ઞાન આત્માનુભૂતિ આગળ જ્ઞાન એ તો આગળ આત્મા જ થઈ ગયા છે. અનુભવ ક્યાં? આત્મા જ થઈ ગયા છે. કઈ દોષ દેખાવાનો શરૂ થાય તો મોટી વાત છે ને. એ તો દોષ જ ન દેખાય એ તો પહેલી વાત છે. આપણા મહાત્મા રજૂ તમે કયો બોલ્યા હતા કે આત્મા નો અનુભવ? આ તો બાળક ના આત્મા રતન કર્યું તેથી સિદ્ધ ગતિ નો અનુભવ થાય. નિરાકુળતા ગુણ થી કોઈ દાડો ઉત્પન્ન ના થાય. આત્મા નો અનુભવ થયો તે નહીં ના થાય. આટલું સરસ ને. એટલે આ કશું પૂછ્યું કરવા નહીં, બધું આ પડી રહ્યું જ્ઞાની પુરુષ. બીજા જુદા ના પડવું નહીં તો હજુ આ જે આપેલું છે ને તમે બીજા સંઘમાં જો કદી 12 મહિના રહે ની તો એ સંઘ ની અસર થી પાછું દુઃખી કરી નાખે. આ તો સંઘ ની અસર છે. આ ત્યાં સુધી બહુ સરસ રહેશે, પછી ઉડી જતા એવા ના લાગે. કારણ કે આ તો સંઘ છોડી દો તો પછી શું થાય? હા, એટલું બરોબર. માટે આ સંઘમાં પડ્યો એટલે એની મેરેજ બધું કેરી થઈ જશે. બીજું કશું કરવાનું કરવાની કશું જરૂર નથી. આ તો બહુ ઊંચા ઊંચી વસ્તુ છે. આ તો તમને દાદા ની જોડે બે 12મું ગુંઠાણું કહું છું કે જે પેલા આત્મા અનુભવ હોય ને એ તો 4થી 5મું ગુંઠાણું હોય. કેવું? ના ના, આ તો 12મું ગુંઠાણું. આ તો વાત જ ક્યાં થાય? આ સુખની વાત ક્યાં થાય? ચિંતા તો કોઈ જગ્યાએ જાય જ નહીં. સત્ય ગુંઠાણે ના જાય, આત્મીય ગુંઠાણે ના જાય. અરે ખાલી પ્યાલા પડી જાય નઈ, ઘરના પ્યાલા પડી જાય, તમે કડપો અજંપો ના થાય તેને આજના બધા જૈન ના સાધુ આચાર્ય બધા ભગવાન કે શું કે કોઈ નહી બને નહી. નહી કડાપો ના કરતો અજંપો થયા કરશે. ક્યાં એના હાથ ભાગલા છે ને બધું આમ તો તમે સમજાય છે? આ બધી વાત તમને સમજાય છે? કડપો અજંપો બધા થાય છે ના દાદા? હવે કઈ એવું નથી થતું, પેલા બધું થતું હતું. ના ના, પણ આ ભગવાન થઈ ગયા તો હોય છે આવું કીધું છે. ના દાદા, હું તો પર્યાય નો સમજું છું, બીજું કઈ મારે પર્યાય નો વાંધો નથી. પર્યાય પૂછવું હજી, પણ એમાં એકલામ પડી ના બધું અમે અમે લખી નાખેલું છે. બધું રેખું છે એ સમજાયું નથી યાર. પૂછ્યું છે કે તે છે તે એને બહુ જાડું રાખી નાખ્યું. માથી દેવાનો આગળ એક પર્યાય એટલી વસ્તુ કે આત્મા અનંત ભેદ છે. કેવો છે? હા, એ એક ભેદે હોય તો તમે કહી દઉં બધું આમ છે તેમ છે. અનંત ભેદે છે. શું છે? અનંત ભેદે છે એટલે એને જાડો સમજવો. બરોબર. નિરાકુરતા ગુણ રે એ આપણો મુખ્ય, એ મોક્ષ. આકુર વ્યાકુર ના કરે કોઈ પણ સંજોગ, એ આપણું વિજ્ઞાન. બરોબર, તમે સમજાય ને? આકુર વ્યાકુર નથી કરતું ને? ના ના, આકુર ત્યાર પછી એ જ્ઞાની પુરુષ ની કૃપા. તારે આકુર વ્યાકુર કરે છે? તમે આત્મા અનુભવ થયો તો તમને એ પૂછે જવાબ નહીં દેતા આવડે. આપડે એમ કેવું કઈ જ્ઞાની જાણે કે હું કઈ જાણું. હા એ સારું, હા એ બરોબર. આપણને આવડે નઈ એટલે પેલા ગુંચવે ઉઠતો ગુંચવા, અને પછી બે ત્રણ સવા સ્વાલો કરે ચાલે કે ભાઈ ગુંચવાય ગુંચાઈ જાય. એના કરતા આવડે નઈ. બરોબર, જવાબ દેતો આવડે નઈ. અને પેલો તો વિપરીત બુદ્ધિ વાળો બહુ હોય ભારે. હા એમાં તો એવા એવા સવાલ પૂછે ને, શાસ્ત્રો વાંચ્યા હોય ને ઘણા. શાસ્ત્રો વાંચ્યા હોય તમને કે આરંપરિક ગ્રંથો છોડ્યો તરત ના આવે. આરંપરિક ગ્રંથો છોડ્યો નથી, તમે દફી પામે નથી. હા એમ જ છે. અરે આખી આરંપરિક એ અમે છોડે શું કહ્યું? તમે તમને આરંપરિક ભગવાન ને છોડે ને? હા બરાબર. પણ પૂછો નથી ખબર પડે ના, પૂછે એટલે બધા ઘણા આવે છે ને કહેવાય ને પરીક્ષા નહીં કહેવાય. નહી તો એવું હોય સંસારમાં રહીને આત્મા નો અનુભવ થઈ રહ્યા કોક ને થાય થાય ને એ તો ત્યાગ લેવો પડે, દેખ લેવો પડે. દેખ લીધા વગર બને નહી ને. આ તો ઘણું પદ આપ્યું છે એટલું તો મને સમજીને બે હીરો છે ને, કલ્પનામ ના આવે એવું પદ આપ્યું છે. અને નિર્વિકલ્પ પદ છે. કેવું છે? નિર્વિકલ્પ પદ. આત્મા નો ભાઈ એને વિકલ્પ ખરા. શું કહ્યું? આત્મા નો વિકલ્પ હોય એ હોય. આત્મા નો ભાઈ વિકલ્પ હોય તમે નિર્વિકલ્પ છો. એટલા વિકલ્પ થયા નહી એટલા ગયા, બીજા બાકી રહ્યા તે વિકલ્પ હોય. 80% ના છે, 20% બાકી રહ્યો એટલે 20% નો વિકલ્પ એમ નહીં રહ્યો. તમારે 100% નો વિકલ્પ નથી. 80% ના જ્ઞાની હોય ને તેને 80% ના વિકલ્પ બંધ થઈ જાય. શું થાય? અનુભવ થાય પછી વિકલ્પ છે નો રે. અનુભવ થયા પછી વિકલ્પ રે, બહુ રે. 80% ના જ્ઞાની 80% ના વિકલ્પ જાય તો શું? 20% ના રે. અને 80% ના જ્ઞાની હોય ને એ આ કયું નથી. હા આવું પછી આવું હોય. 80% નું જ્ઞાની એમાં તો 100% એ જ્ઞાની મોક્ષ દ્વારા એ વાત તો 100% છે. એ વાત પણ 80% નું જ્ઞાની 80% વિકલ્પ ના હોય, 20% વિકલ્પ હોય. 95% જ્ઞાની ને 10% વિકલ્પ છે. તમને 1% નો વિકલ્પ નથી. આ સમજણ જ્યાં સુધી બેસે નહીં માટે એક જ હું તમને કહું છું કે પગ ફાટતા હોય તમે તેમ કહ્યું પણ ધક્કો મારી પણ અહીં પહેરી જવું. શું કહ્યું? આટવારે કદાચ પગને તાર જે થયું છે કે એને તો હારા રહે તો મારું કલ્યાણ થયું નથી. આ અત્યારે બગડ્યા છે, ભલે બગડ્યા છે. ઉચકાઈ જઈશ કઈ કોઈ પાસે, ભલે ઉચકાય 5 રૂપિયા લે પણ તો જઈશ કે. શું કહ્યું? તમે સમજાયું ને? વાત સમજવાની છે. આવું આ સંજોગ જ બાજે અક્રમ વિજ્ઞાન સંસારમાં રહે બેઠા સંસાર બેઠા દેવગતિ નું સુખ રહે છે. સંસાર મુક્તિ નું સુખ રહે છે. દાદા સુખ જ રહે છે, નિરંતર સુખ જ રહે છે. અને તે ક્રમિક માર્ગ માં વડવાથી ના વડવાથી બગડી જાય. હા તો ના વડે નહી તો બગડી જાય. એટલે એ જ્ઞાની પુરુષ ને બિચાર માથા ગોળ બહુ પડવું પડે, વિકલ્પો કરવા પડે. વિકલ્પો બીજા ખોટું પડ્યું હોય પાછું. મોટા જ્ઞાની પુરુષ હોય પણ બીજા ખોટું પડે, હંમેશા પડે. શું થાય? વિકલ્પ કદા આપડે નાલાયક માણસ આવ્યો નહીં, એવું બધા એવા ભાવ થાય, ખોટા ભાવ થાય, બધા નરકગતિ થાય એવા છે. આપડે રાહ જોવાનું હોય નઈ, આપડું વિજ્ઞાન રાહ જોવાને માટે છે જ નહીં. બરોબર છે. હું તો આજે વાતો કરતો કરતો રહ નહીં જો તો ફરી આવું વાત પૂછ્યો છે. હું મારા કામમાં હોઉં. હા, એ તો તાર બધા જોડે 11 વાગ્યા સુધી 11 વાગ્યા જાગ્યા હોય, તમે જોડે બધા જાગ્યા છે, દાદા જાગ્યા છે, પણ દાદા એમના કામમાં હોય. હા, એ તો. અને તમારી જોડે વાત કરતા જાય, એમનું ઘરનું કામ કરતા કરતા દાદા ઘડી વાત ચૂકે. એટલે દાદા આરતી હોય તો બધા આમાં જ મન આપજો, એને વાતો નહીં કહેજો, એને વાતો નહીં કઈ થતી હોય. કોઈ વાત આપણે પૂછીએ તો આપણે તેની વાત ના કરીએ ને તે ખોટું કહેવાય. એની જોડે વાત કરી ને પછી આપણે કેવું આરતી આરતી ના, એ તો બરાબર છે. વ્યવહારિક બધું કરે છે, ચાલતું હોય, પદ ગવાતું હોય તો એમની સાથે વાત બેસી જાય, નિર્ણય સાથે વાતો કરવી પડે. એટલે ગમતું હોય ત્યારે આ બધું જગત ચોટે. હા, એ તો છે. કોણ જગત માં ચોટે? હા, ગમતું હોય તો પોતાને ઊંચું હોય તો ચોટે, નહીં તો કોઈ ચોટે એવું નથી. તમે સમજાય ને? તમારે શું કે સાચું રસિકભાઈ નું છે એ વાત સાવ સાચી, પણ મારું નથી. તે પાછું જૂની લોન હતી, તે તો આપડે હજી પૂરી થઈ નથી. તાર નવી લોન આપડે તમે કરાવતા ચીડાવાનો કોઈ કાયદો? કાયદો શું કે ચીડાવાનો કાયદો ને શું કે બધા દેવા એનો ઉભો થઈ જાય છે. ન જૂનો દેવા આવતો જાય છે, છોકરા જે ચીડે કે ના ચીડે જાય, છોકરું જો માથું ચૂકી કરે છોકરા એક જોડે ચીડે છે કે સ્ત્રી ઉપર સ્ત્રી જોડે હવે ચીડી જાય. બહુ ઓછો ચીડાવશે, બહુ ઓછો ચીડાવશે. કે અહીંથી પાટા ઉપર પડતું નાખે, નદીમાં પડતું નાખે, બીજું પી લે. ઉદ્વેગ, ઉદ્વેગ એટલે વેગ ઊંચો ચડ્યો, અહીં ચડ્યો. કેવું? ક્યાં ચડે? અહીં મગજમાં ચડી જાય વેગ, અને પછી પડતું નાખે. ભગવાન નહી બનાવ્યું? આપનું તમને જૈન તરીકે આપનું લખતા કીધું ને, એ જૈનો શું કે છે? સુપર ભગવાન બનાવ્યું છે, સમજાય છે ને? હા, સમજે. બધા સંપ્રદાય ભગવાન ને સ્વીકાર કર્યો. ભગવાન છે માથે આમ નું આમ થઈ જશે, તેમ થશે, ભગવાન આમ કરશે તેમ કરશે. જો એટલે દબાણ માં રહેવા માટે તો ખાઈ ગમે છે, આમાં થોડી અશાંતિ ના જોઈએ? લોકો આ બધાને ટેમ્પરરી કહે છે ને, કે ટેમ્પરરી કહેનાર માણસ કહેનાર પરમાનન્ટ હોય, કેવું હોય? ટેમ્પરરી શબ્દ જ ના હોય. ટેમ્પરરી બોલે છે માટે પરમાનન્ટ છે, કે પોતાને ભણ નથી થતા લોકો ટેમ્પરરી બોલે ત્યાંથી બાનસ એટલે માટે આપણે તપાસ કરી ખરો ભણ નથી થતા ટેમ્પરરી કે માટે પોતે પરમાનન્ટ છે, પણ એની પોતાની ભૂલ થાય છે પરમાનન્ટ. એટલે આ જ્ઞાન ખોઈ ગયેલું નથી, આમ પ્લસ માઇનસ કરું તો આ જ્ઞાન બધું જડી આવે એવું. પણ જ્ઞાની પૂરું રસ્તા દેખાડે તો નહીં, તો પોતાને કલ્પનામાં આવે, પોતાની મતે એ બાજુ જાય, પોતાની મતે તો કેમ કરીને કમાવું કમાવું આમ કરવું તેમ વિષયો ને એમાં એમાં જ બધી મતી રોકાઈ ગઈ છે પૈસા. અત્યારે બધા જે તપ કરે છે ભગવાન મહાવીર પણ તપસ કરેલા ને એટલે આ કરે છે. ભગવાન એ તપ આટલો બધો કરેલો, ભગવાન તપ કરે તો પછી ભગવાન છે ને, તપ એટલે તપવું, તપવું એટલે કાતા ને શેકવા માટે તપવાનું. આપડે અહી ખીચડી બીજી કરીએ છીએ કાતા નું શેકવા માટે, શેકવા માટે ખીચડી નું શેકવા માટે કાચું હોય છે ભગવાન તમે તપ કરો અને મારા જેવો તપ કરે તો બધા ભગવાન છે ને, ભગવાન ને તપ મારે તપ નથી હોતો ભાઈ તારો, તો ભગવાન ને તપ હતો તપ તો કાચો ને કોને તપવવાનું, તપ એટલે શું? પાકું કરવાનું, તપવું પાકું કરવું, તપવું ચડાવવું, ચડાવવાનું ઊંચે ચડાવવાનું. પણ દાદા મારી સામે ને જે તપ કરવું પડ્યું હતું એ તો એમના નિર્જરા હશે ને, ક્યાંય તપ તો ને આવ્યું હતું ને? ના એ હોય તપ, એ તપ નહીં, એમને તપ હતી સ્વાભાવિક નથી. બરું બરું મારી દીધું પેલા એના બરવાડાના છોકરાએ કે આવું બરું ખોટી ગયેલી બસ, એને આ લોકો મોટા મોટા ખીરા દેખાડ્યા. હું આ ખીરો મારેલો ધીરે સીરી દે તરત પડે ને, ભગવાન ને તપ હતું. કેટલાક દેવો એ જરાક ટેસ્ટ કરવા માટે કહેલું, એક દેવે છે તે મોટા આવડા આવડા મકાન નાખ્યા એ ભગવાન પાસે ફેર વહે કરે ઘરે રાતે રાતે. દાદા દેવો શું કામ ટેસ્ટ કરે, આવું શું કામ ત્રાસ આપતા હશે દેવો? આ તમારી વાત બરોબર છે, પણ દાદા એ પીડા છે, આવા ભગવાન છે ભગવાન એને એનો આવી વાતમાંથી દેવો શી વાત થતી હતી? દેવ લોકોને ઇન્દ્રરાજા બોલ્યા કે આજે મૃત્યુ લોકમાં ભગવાન મહાવીર જેવું કોઈ નું એ નહી હોય, શું કે છે સ્થિરતા, સ્થિરતા ક્ષમતા કોઈ હશે નહીં કે તો શું સ્થિરતા છે જ જગે નહીં એ સ્થિરતા. એટલે આમાંથી એક બે જણ વિચે ગયા, હું ડગાવતાર છું કે શું કહ્યું બરોબર તેના અહીંયા આવ્યા. એટલે આ સભા વાત ના કરી, દેવ લોકો છે માથે અને તે અહંકાર વાળા છે, ક્યારે કઈ મનમાં નક્કી કરી નાખે આમ કરી નાખું. તો આપડે તો દેવ લોકો આપડો માર કેવો છે, બધાને નમસ્કાર કર્યા છે આપડે, તમને નમસ્કાર, તમે પીડા છો નહીં અમને અહીંથી પાછળ થઈ ગયા બરોબર. આપડે નર્ક ગતિ ના લોકો નમસ્કાર કર્યા છે અને યાણ વંતરી વેન્તર લોકો ને નમસ્કાર કર્યા છે. ભુવનવાસી ને દેવ લોકો નમસ્કાર કર્યા છે. આ તો કમિક માર ભુવનવાસી ને એમને દેવ નમસ્કાર ના કર્યો. એ દેવ થતો હોય ને આ નમસ્કાર, એ નમસ્કાર કરીએ તો મારું શબ્દ જતું ગયું. એવું એવું શબ્દ શું કરવાનું? મારે નમસ્કાર કરવા જતું રહ્યું ચાલુ સંકેત બેન પૂરો તાર ઘેર રાખ, અમારું સંકેત નવું જ વહેતું છે. આખા આપડે જીવ માત્ર નમસ્કાર કરીએ, કેવું? હા જીવ માત્ર, કારણ કે આપણને દેહ દ્રષ્ટિ નથી ને. નહી, અને એમને દેહ દ્રષ્ટિ હોય કે શું હોય? દેહ દ્રષ્ટિ હોય. અને સારું ખોટું કેવાય? કે સારું ખોટું તમને સમજાય? દેવ લોકો સાથે આવ્યા તે. હા એ તો સમજો, એને અહંકારો એટલા માટે. હા એને ચિંતા લગાવું તારે ખરું. હા એ રાતનો અહંકાર હોય તારે થાય. કેટલાક મકાન નાખ્યા, કેટલાક બધું ગોસાળ ભજવ્યા હતા. હા ગોસાળ બે શિષ્ય બારી મળ્યા. પછી બધા શિષ્ય ભેગા થઈને ભગવાન વિનંતી કરી, ભગવાન ગોસાળ બારી મળ્યા. જીવનદાતા હોય તો અમને અમને પછી ગોસાળ માં નીકળ પછી એને તો જીવ તો કરવું પડે ને. હા જીવ ભગવાન ને ચગાવી મુશ્કેલ. ભગવાન ભગવાન હતા, કે ખોટી સ્થિતિઓ બધા કિલા કિલા મારે બરું મારી તું એ બરું બરું લીધે એમના મોડું સાથે આનંદ ના દેખાય. એટલે લોકો બધા સમજી ગયા કઈ ભગવાન ને દુઃખ છે, પણ લોકો સમજી જાય શલ્ય છે એમને. કઈ શું કે શલ્ય? તમે શલ્ય ને સમજો? શલ્ય એટલે દુઃખ. હે દુઃખ એટલે આ શરીર માં કોઈ પણ વસ્તુ પરભારી બેઠી હોય બાજી તો જેમ કાંટો આ શરીર માં કાંટો કહી ગયો ને તો સૂચે રાત દિવસ શું ચાલે કેમ? રાત દિવસ શું? અને આ શરીર ને અંદર ની ચીજ અંદર અંદર થયા કે તે તો કશું, કારણ કે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેન નું કેટું શલ્ય ઉભું થયું. એવું ભગવાન આ પહેલું તેનું શલ્ય રહ્યા ઘરે મળા ભરા હશે નહીં. આનંદ લોકો સમજી ગયા. એક જણે કહ્યું કે ભગવાન એક વૈદ સમજી ગયો, મારી પાણી ખૂબ પડ્યું. હવે કહેવા તો પાણી ના પડ્યું હોત તો ભગવાન ના કહેવાય. તો ભગવાન ના કહેવાય તો તો અહંકારી કરે ને. મારે ભગવાન એટલે સહજ ભાવમાં થતા ચાર ફલાપ લાંબો બુદ્ધો ભરી ભર્યા. હા તો આમ બેઠેલા તો આમ કે ભડકા થાય તો પણ શરીર થી આમ સહેજ હાર્યા નથી આમ વારપૂર. એટલે લોકો પેપર માં આવ્યું તો લોકો કે છે કેવું પડે કેવું પડે, હાલ્યા નથી હાલ્યા નથી. મત તને જીવો બધ પડે એ તો અહંકારી હતા કે ખરો પુરુષ તો હાલી જાય. મામા ફક્ત માહિતી ના હાલે અંદર, હું શુદ્ધાત્મા છું નિર્વેદ છું એવું ભાન ના જાય. શું કહ્યું? એ ભાન ના જાય. શું ભાન ના જાય? નિશ્ચય નું ભાન ના જાય. નિર્વેદ નિર્વેદ કેવો? નિર્વેદ. આ વેદના થાય તે ઊણ એવું નહી. એટલે ભગવાન માહિર જુદી જાય. તપવાનું કોને? કાચા લોકોને તપવાનું. બરોબર. કેવો? મારે તપ નથી કરવું પડતું. તમારે બહુ તપ કરવું પડે છે. 5/10/1978 દાદા દર્શને. અને પછી બાર ની વાત કરે બારની વાત કરવા જાય પ્રયત્ન કરે બારની વાત નાની પુરુષ થાય કશું વિચારે ના આવે આ બાજુ જો તો આ બધું વિચાર જ ના આવે દેશપાંડે બુરી આદત કો નિકાલ દેતા હૈ અચ્છી આદત કો ક્યા કરતા હૈ રાખા વલ્ડ વહી કામ કરતા હૈ દૂસરા ક્યા હૈ ધર્મ હૈ વિજ્ઞાન ક્યા કરતી હૈ કે બુરી ઓર સચ્ચી સબ છોડ દો કોઈ જરૂર નહીં ભગવાન કો દર્શન કરના ચાહીએ મોક્ષ મેં જાના ચાહીએ તો છોડ દો. આપકો ક્યા પસંદ હૈ આપકો કોણ સા વાત ઠીક લગતી બીજી વાત કરી દે બરોબર છે હા વો જો ઇસમે જો સુખ હૈ સંસારમાં વો સચ્ચી સુખ નહીં વો ખાલી કલ્પના હૈ સચ્ચા સુખ હે નહીં દુખ હે નહીં દુઃખ ભી સચ્ચા નહીં વો દોનો કલ્પના હૈ આપકો જિધર દુઃખ લગતા હૈ ઉધર દૂસરે કો સુખ લગતા હૈ આપકો આમ ઠીક લગતી હૈ દૂસરે કો આમ નહીં પસંદ સમજે ને જો સચ્ચી વાત હો તો સબકો હી પસંદ રહેતી હૈ વો સચ્ચા સુખ હે દેખા હૈ નહીં કોઈ આદમી સચ્ચા સુખ દેખા નહીં સચ્ચા સુખ ઇટરનલ રહેતા હૈ કેસા આપકો ઇટરનલ ચાહીએ કે એક ઘંટા સુખ આવે ફિર દુઃખ આવે તો આપકો પસંદ નહીં નિરંતર સુખ જોઈએ હા તો ઇધર તો નિરંતર સુખ મળને વાળા છે ફસલ ઉત્પન્ન થાય છે ને હાજર ના થાય આત્મા હાજર જ થાય નહી અમારી હાજરીમાં આત્મા હાજર થાય એટલે શું અમારી વાણી એને ભેદી નાખે આવરણ ને ભેદી ને આત્મા ને પહોંચાડે આત્મા કબૂલ કરે એક્સેપ્ટ કરે જયારે જગત ની બધી વાણી છે એ મન મન સુધી પહોંચે બુદ્ધિ સુધી પહોંચે આત્મા સુધી પહોંચે અમારી વાત ની વાત સિદ્ધિ આત્મા ને પહોંચાડે જય સચિદાનંદ જ્ઞાની નું વચન જાય નહીં દાદા એક જ દાદા જિજ્ઞાસુ છે જિજ્ઞાસુ સર્વ દુઃખ થી મુક્ત ભાવ મુક્ત ભાવ સંસાર માં બેઠા મુક્ત ભાવ રહેવો નહીં ત્યાં મોક્ષ થાય એક આય વો આય બોલતા નહીં સચ્ચી આ વાત નહીં ફિર બોલેગા કે માય હેન્ડ હે માય ફીટ હે માય હેડ હે એસા બોલેગા કે નહીં બોલેગા પહેલા બોલતા કે મેં હું ફિર બોલતા કે મેરા હે વો વિરોધાભાસ લગતા નહીં આપકો કોણ હે તક મેં હું ઓર ફિર પૂછે કે એ કિસકા પગ હૈ મેરા પગ હૈ વો વિરોધાભાસ નહીં હૈ તો સેપરેટ આય એન્ડ માય પર એક પાંવ જુદા રખ દિયા માય આપ જુદા રખ દિયા માય હેડ જુદા રખ આય માય ફિર આય રહેગા हो जाएगा ना? कितना टाइम में हो जाएगा? રખને કા માઈ ઇગોઇઝમ આઈ એમ ઇગોઇઝમ બોલતા હે માઈ ઇગોઇઝમ બધું રખને કા મારી બુદ્ધિ બોલતા હે મેં બુદ્ધિ હું કે બોલતા મેરી બુદ્ધિ તો ઇસકો જુદે રખને કા મન બુદ્ધિ ચિત્ત અંતઃકરણ સબ જુદા રખને કા કોઈ જુદા રખ દીધે ઉગર ક્યાં રહેગા ફિર કોઈ મેં પૂછવા કે ક્યાં કુછ નહીં રહેગા કઈ નહીં રહેશે બીજું તો કઈ રહે નહીં કે કઈ નહીં રહે કે બધું આય રહેગા આય માય ચલી ગઈ આય રહેગા માય ચલી ગઈ એ આય રહેગા ઈશ ભગવાન હે ઓહી કૃષ્ણ હે કોણ સા પુસ્તક મેં એસી બાત બતાઈ હૈ કોઈ પુસ્તક મેં એસી બાત બતાઈ હૈ ઓર કિતના પુસ્તક ભગવાન કે તલાશ કરને કે લિયે પુસ્તક કિતના હૈ ઓર કિસી કિતના પુસ્તક પઢ કે કિસી કો ભગવાન મિલા રહી તો કિધર ચલ જાતી હૈ સબ લોગ और बोलता है भगवान नौ आत्मा है और सब जाते किधर साउथ में जाते हैं आप भी साउथ में जा रहे हैं और बोलता है कि मैं भगवान को तलाश करने को जाता हूँ बुद्धि समझने की बात है ना बुद्धि की समझ वाली बात तो नहीं आता हूँ ये बुद्धि से पर बात है और किधर ये बात मिलती है जो बुद्धि जिसकी पास है नहीं बिल्कुल अबूध आदमी है वहाँ ये बात मिलती है अबूध आदमी कभी देखा था तो अबूध आदमी कोई जगह में देखा नहीं सब बुद्धि वाला देखा हम अकेला अबूध है ये वर्ल्ड में हम अकेला अबूध बात अबूध है समझे ना हमारा बुद्धि बिल्कुल नहीं आप मान सकता है नहीं मानेंगे नहीं मानू क्या तो है? नहीं मानूंगे तुम दादा अबू छे नहीं मानूंगे बिल्कुल कुछ नहीं मेरा तो ज्ञान है बुद्धि बुद्धि नहीं ज्ञान है हमारे पास है ज्ञान और बुद्धि में क्या डिफरेंस है बुद्धि और ज्ञान के अंदर क्या डिफरेंस है कि बुद्धि इनडायरेक्ट प्रकाश है और ज्ञान डायरेक्ट प्रकाश है तो हमारे पास तो दो ही चीज है तो ये दो में से एक रख लो कैसे बोलता है तो हम क्या रखेगा हाँ डायरेक्ट प्रकाश वो इनडायरेक्ट प्रकाश हम वो जिसको डायरेक्ट प्रकाश नहीं है वो इसको इनडायरेक्ट प्रकाश कहती है तो इसके लिए कैंडल रखता है मगर लाइट आया फिर कैंडल की क्या जरूरत आप समझे वो वर्ल्ड आखा वर्ल्ड की पास कैंडल है मेरी पास कैंडल नहीं हमारे पास बुद्धि नहीं आखा हिंदुस्तान का सब साधु शिष्यों साधु सन्यासी सब की पास कैंडल है आपकी समझ में आया है बार बार इनडायरेक्ट प्रकाश ये कैसा प्रकाश होता है आपको बताऊं मैं कि सूर्यनारायण का लाइट इधर अरीसा पर डायरेक्ट आता है अरीसा पे और अरीसा का लाइट अपने रसोड़े में जाता है वो रसोड़ा में जाता है वो लाइट को इनडायरेक्ट प्रकाश बोलाता है ऐसा सब आदमी को बुद्धि इनडायरेक्ट प्रकाश है तो इनडायरेक्ट प्रकाश अरीसा किधर है वहाँ तो अरीसा की मार्फत नहीं जाता वो मीडियम क्या है इगोइज्म मीडियम है क्या इगोइज्म थ्रू जाता है જૈસા જૈસા ઇસકા ઇગોઇઝમ આઈસા હી બુદ્ધિ હોતી હૈ ઇસ સમજ માં આતા આપકો બરાબર કમ્પ્લેક્સ સમજ માં આતા હૈ આપ સિગ્નેચર કર દે એસા સમજ માં આતા હૈ નહીં નહીં અચ્છી તરફ આતા સિગ્નેચર કર દે હમરી પાસે બુદ્ધિ નહીં હૈ ક્યુ ઇગોઇઝમ ખલાસ હો ગયા ફિર ઇગોઇઝમ મીડિયમ હૈ બીચ મેં ડિરેક્ટ પ્રકાશ કે બીચ મેં મીડિયમ હૈ ઓર ઇસકી પીછે સબ મિલતા હૈ હમારે વો ચલે ગયા ફિર કહાં સે હમ લા રહે સમજ ગયે ઓર જો બુદ્ધિ હૈ બુદ્ધિ કા સ્વભાવ ક્યા હૈ વો એક તો ઇનડિરેક્ટ પ્રકાશ હૈ ઓર બુદ્ધિ કિસી કે પાસ 80 ડિગ્રીઝ કેટી બાય 81 ડિગ્રીઝ કે 82 ડિગ્રીઝ એસી ડિગ્રી વાળી હૈ સમજે ને તરીકે પૂરા પૂરા બુદ્ધિ ભી નહીં 100% બુદ્ધિ નહીં હોતી જબ 100% બુદ્ધિ હોતી હૈ ઉસકો બુદ્ધ ભગવાન બોલા જાતા હૈ ક્યા હોતા આપણા ઇધર ઇધર બુદ્ધ ભગવાન હો ગયા ને 100% બુદ્ધિ હો ગઈ મગર વો ડિરેક્ટ પ્રકાશમાં નહીં આયા થા ઇનડિરેક્ટ પ્રકાશ 100% ડિરેક્ટ પ્રકાશ ઇસકા ઇગોઇઝમ ક્યા હૈ ક્યા થા વો દયા દયા દયા દયા યે આયા યે દુખી યે દુખી યે દુખી યે દુખી ક્યા હુઆ થા ઇસકો इसका इगोइज्म था इसलिए उसको आगे नहीं चले गया इगोइज्म अच्छा इगोइज्म था दया वाला है इसको ये दुख है इसको ये दुख है ये इगोइज्म करा है वहां तक कैसे क्या हो जाएगा ये ब्रह्मा बुद्ध भगवान हो गया मगर एक स्टेप आगे गया होता તો પૂર્ણ ભગવાન હોતા ઇધર જૈસા મહાવીર હુઆ ને એસા કૃષ્ણ ભગવાન ભી ભગવાન હો ગયા પણ વાસુદેવ ભગવાન હો ગયા વાસુદેવ ભગવાન નારાયણ ભગવાન આપ ભગવાન અને ફૂલ ભગવાન હોને કા થોડા ટાઈમ લગેગા ઓર ફૂલ ભગવાન હો જાયેગા સમજ ગયા इतनी बात मेरी बात तुमने समझ में आ गई सब वासुदेव भगवान का मतलब क्या हुआ वासुदेव भगवान लोग अच्छे उसमें उन्हें कौन सी